શ્રી પદ્મ પુરાણ ઉત્તરખંડ અધ્યાય 3 ગંગાનો મહિમા શ્રી વિષ્ણુ યમુના ગંગા પ્રયાગ કાશી ગયા તથા ગદાધરની સ્તુતિ. મહાદેવજી કહે છે, મુનિ શ્રેષ્ઠ, હવે હું ગંગાજીના મહાત્મયનું યથાવત વર્ણન કરીશ, જેના શ્રવણ માત્રથી તત્કાળ પાપોનો નાશ થઈ જાય છે. જે મનુષ્ય સેંકડો યોજન દૂરથી પણ ગંગા ગંગાનું ઉચ્ચારણ કરે છે તે બધા પાપોથી મુક્ત થાય છે અને અંતમાં શ્રી વિષ્ણુ લોકમાં જાય છે. ગંગા ગંગેતી યો બુર્યાદ યોજના નામ શતેરપી મુચ્યતે સર્વ પાપેભ્યો વિષ્ણુ લોકમ સ ગચ્છતિ. 23મા અધ્યાયનો બીજો શ્લોક. નારદ, શ્રી હરિના ચરણ કમળોથી પ્રગટ થયેલી ગંગા નામે વિખ્યાત નદી પાપોના સ્થૂળ સમૂહોનો પણ નાશ કરવાવાળા છે. નર્મદા સરયુ વેત્રવતી બેતવા તાપી પયોષણી એટલે મંદાકિની ચંદ્રા વિપાસા એટલે કે બ્યાસ કર્મનાશીની પુષ્પા પૂર્ણા દીપા વિદીપા તથા સૂર્ય તનયા યમુના આ નદીઓમાં સ્નાન કરવાથી જે પુણ્ય થાય છે તે બધું પુણ્ય ગંગા સ્નાનથી મનુષ્યને પ્રાપ્ત થઈ જાય છે. જે મનુષ્ય પુરુષ સમુદ્ર સહિત પૃથ્વીનું દાન કરે છે તેને મળનારું ફળ પણ ગંગા સ્નાનથી પ્રાપ્ત થઈ જાય છે. હજાર ગોદાન 100 અશ્વમેઘ યજ્ઞ તથા સહસ્ત્ર વૃષભ દાનથી જે અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે તે ગંગાના દર્શનથી ક્ષણભરમાં પ્રાપ્ત થઈ જાય છે. તે ગંગા નદી મહાન પુણ્યદાયિની છે, વિશેષતઃ બ્રહ્મ હત્યારાઓ માટે પરમ પાવન છે. તે નરકમાં પડવાના હોય તો પણ ગંગાજી તેમના પાપ હરી લે છે. તાત, જેમ સૂર્યોદય થતા અંધકાર દૂર થઈ જાય છે તે જ પ્રમાણે ગંગાના પ્રભાવથી પાપો નષ્ટ થઈ જાય છે. માતા ગંગાને સંસારમાં સદા પવિત્ર માનવામાં આવ્યા છે. એમનું સ્વરૂપ પરમ કલ્યાણમય છે. માતા જાહ્નવીની સ્વરૂપ દિવ્ય છે. જેમ દેવતાઓમાં શ્રી વિષ્ણુ શ્રેષ્ઠ છે તે જ પ્રમાણે નદીઓમાં ગંગાજી ઉત્તમ છે. જ્યાં ગંગા યમુના અને સરસ્વતી છે તે તીર્થોમાં સ્નાન અને આચમન કરીને મનુષ્ય મોક્ષનો અધિકારી થઈ જાય છે, એમાં જરા પણ શંકા નથી. જુદા જુદા તીર્થોમાં જઈને ભગવાન શ્રી વિષ્ણુ તથા યમુના ગંગા વગેરે નદીઓનું કઈ રીતે સ્તવન કરવું જોઈએ એ બતાવવામાં આવે છે. ત્વદ વાર્તામ પ્રયતો બ્રવીમી યદહમ સાસ્તુ સ્તુતિ તે ભી પ્રભો સ્તુતિ સ્તે પ્રભો યદ ભુંજે તવ સન્નિવેદન મથો યદ્યામી સા પ્રેયસ પ્રેયસ્યતા યછંત્રા યછંતઃ સ્વપિમી ત્વદ અગ્રી યુગલે દંડ પ્રણામો અસ્તુ મે સ્વામીન યચ કરોમી તેન સે ભવાન વિશ્વેશ્વર પ્રિયતામ. પ્રભુ, હું શુદ્ધ ભાવથી તમારા સંબંધમાં જે કંઈ ચર્ચા કરું છું તે જ તમારા માટે સ્તુતિ થાઓ. જે કંઈ ભોજન કરું છું તે તમારા માટે નિવેદ્યનું કામ આપે. જે હરુફરું છું તે જ તમારી સેવા સમજવામાં આવે. જે થાકીને સુઈ જાઉં છું તે જ તમારા માટે સાષ્ટાંગ પ્રણામ થાઓ. તથા સ્વામી, હું જે કંઈ કરું છું તેનાથી તમે જગદીશ્વર પ્રસન્ન થાઓ. દ્રષ્ટેન વંદે વંદિતેનાપી સ્પૃષ્ટેન ચ ધૃતેન ચ નરાયેન વિમુચ્યતિ તદેતદ યામુનમ જલમ. જેના દર્શન વંદન સ્પર્શ તથા ધારણ કરવાથી મનુષ્ય ભવબંધનથી મુક્ત થઈ જાય છે તે જ યમુનાજીનું જળ છે. તાવદ ભ્રમંતી ભુવને મનુજા ભવોત્થ દારિદ્ર્ય રોગ મરણ વ્યસનાભી ભૂતાહ યાવજ જલમ તવ મહાનદી નીલ નીલમ પશ્યંતી નો દધતી મૂર્ધશુ સૂર્યપુત્રી. સૂર્યપુત્રી મહાનદી યમુનાજી મનુષ્યો આ જગતમાં પ્રાપ્ત થનારા દરિદ્રતા રોગ અને મૃત્યુ વગેરે દુઃખોથી પીડિત થઈને ત્યાં સુધી સંસારમાં ભટકતા રહે છે જ્યાં સુધી તેઓ નીલમણી જેવા તમારા નીલ જળનું દર્શન કરતા નથી અથવા તેને પોતાના મસ્તક પર ચડાવતા નથી. યત સંસ્મૃતિ હિ સપતિ સપદી કુંતતી દુષ્કૃતોદ્ધમ પાપાવલિમ જયતી યોજન લક્ષતો અપી. यन्न नाम नाम जगद्दु च रितम पुनाति दृष्टया ही सा पथि दुसोर्भ पिताद्य गंगा। જેમની સ્મૃતિ પાપ રાશિનો તત્કાળ નાશ કરી દે છે, જે લાખ યોજન દૂરથી પણ પાપોના સમૂહોને પરાસ્ત કરી દે છે, જેમના નામનું ઉચ્ચારણ કરવાથી સંપૂર્ણ જગતને પવિત્ર કરી દે છે, તે ગંગાજીના આજે હું દર્શન કરવા ભાગ્યશાળી થઈશ। આ લોકો કંઠી તેન પ્રમોદી તમનસા વર્તમ યશ્યા પ્રયાતમ સદ યસ્મિન કૃત્ય મેતા મથ પ્રથમ કૃતિ જગનિવાન સ્વર્ગ સિંધુ સ્નાનમ સંધ્યા નિવાપમ નિવાપહ શૂરયજ જન્મપી શ્રાદ્ધ વિપ્રાશનાદ્યમ સર્વમ સંપૂર્ણમેતદ ભવતી ભગવતઃ પ્રીતિદમ નાત્ર ચિત્રમ। મનુષ્ય દર્શન માટે આતુર તથા પ્રસન્ન ચિત્ત થઈને જેના માર્ગનું અનુસરણ કરે છે, જેના તટ પર સમસ્ત શસ્ત્ર વિહિત કર્મ ઉત્તમ રીતે સંપન્ન થાય છે, તે ગંગાજીને આદિ સૃષ્ટિના રચનારા બ્રહ્માજીએ પ્રથમ સ્વગંગા રૂપે સ્વર્ગ ગંગા રૂપે ઉત્પન્ન કર્યા હતા। તેમના તટ પર કરવામાં આવેલું સ્નાન સંધ્યા તર્પણ દેવપૂજા શ્રાદ્ધ અને બ્રાહ્મણ ભોજન વગેરે બધું જ પરિપૂર્ણ અને ભગવાનને પ્રસન્નતા પ્રદાન કરનારું થાય છે, એમાં કોઈ આશ્ચર્યની વાત નથી। દ્રવીભૂતમ પરમ બ્રહ્મ પરમાનંદ નંદદાયિની અર્ધ્યમ ગૃહાણ મે ગંગે પાપમ હર નમોસ્તુ તે। પરમાનંદમ પ્રદાન કરનારા ગંગાજી, તમે જળ રૂપે અવતરેલા સાક્ષાત પરબ્રહ્મ છો, તમને નમસ્કાર છે। તમે મારો અર્પણ કરેલ અર્ધ ગ્રહણ કરીને મારા પાપોને હરી લો। સાક્ષાત ધર્મ દ્રવોધમ મોર રિપુ ચરણા અંબ ભોજ પિયુષ સારમ દુઃખ સ્વા બંધે સ્તરિત્રમ સુરદનુ જનુતમ સ્વર્ગ સોપાન માર્ગમ સ્વર્ગાહો હોહારી વારી પ્રવર ગુણગુણમ ભાસી યા સંહંતી તસ્યે ભાગીરથી શ્રીમતી મુદી તમના દેવી કુર્વે નમસ્તે। શ્રીમતી ભાગીરથી દેવી જે જળરૂપમાં પરિવર્તિત થયેલા સાક્ષાત ધર્મની રાશિ છે, ભગવાન વિષ્ણુના ચરણાર વિંદુથી પ્રગટ થયેલ સુધાનો સાર છે, દુઃખરૂપી સમુદ્રથી પાર ઉતરવાની નૌકા છે તથા સ્વર્ગ લોકમાં જવા માટેની સીડી છે, તેને દેવતા અને દાનવો પણ પ્રણામ કરે છે। જે સમસ્ત પાપોનો સંહાર કરનાર ઉત્તમ ગુણ સમૂહથી યુક્ત અને શોભા સંપન્ન છે એવા જળને તમે ધારણ કરો છો, હું પ્રસન્ન ચિત્તે તમને નમસ્કાર કરું છું। સ્વઃ સિંધુ દુરિતાબ્ધિ મગ્ન જનતા સતારણી પ્રોલસત કલ્લોલા મલકાંતિના શીત તમસ્તો મે જગત પાવની ગંગે દેવી પુનિહિ દુષ્કૃત ભયક્રાંતમ કૃપાભાજનમ માતર્માં શરણાગતમ શરણદે રક્ષાદ્ય ભો ભીષિતમ। સ્વર્ગલોકની નદી ભગવતી ગંગે, તમે પાપરૂપી સમુદ્રમાં ડૂબેલા જગતને તારનારા છો, પોતાની ઉછળતી શોભાયુક્ત લહેરોની નિર્મળ કાંતિથી પાપરૂપી અંધકારનો નાશ કરો છો તથા જગતને પવિત્ર કરનારા છો, હું પાપના ભયથી ગ્રસ્ત અને તમારો કૃપાપાત્ર છું। શરણદાયિની માતા, હું તમારા શરણમાં આવ્યો છું, આજે મુજ ભયભીતની રક્ષા કરો। હમ હો માનસ કંપસે કિમુ સખે ત્રસ્તો ભયાનંદનારકાદ કિમ તે ભીતિ રીતિ શ્રુતિર્દુરી કૃત સંજાયતે નારકી માં ભેષી હિ શૃણુ મે ગતિમ યદિ મયા પાપા ચલ સ્પર્ધિની પ્રાપ્તા તે નિરયમ નિરય કથમ કિમ પરમ કિમ મેન ધર્મો ધનમ। ઓ મારા ચિત્ત ઓ મિત્ર, તું નરકના ભયથી ભયભીત થઈને ધ્રુજી કેમ રહ્યું છે? શું તને એવું વિચારીને ડર લાગી રહ્યો છે કે પાપી મનુષ્ય નરકમાં પડે છે? એવું શ્રુતિનું કથન છે મિત્ર, એના માટે ડરીશ નહીં કે મારી સિંહ ગતિ થશે। તું મારી વાત સાંભળ, મને જ્યારે પાપોના પહાડથી પણ ટક્કર લેનારી ભગવતી ગંગા પ્રાપ્ત થઈ ગઈ છે તો પછી તને નરકની પ્રાપ્તિ કઈ રીતે થશે? અથવા બીજી કોઈ દુર્ગતિ પણ શા માટે થશે? શું મારી પાસે ધર્મરૂપી ધન નથી? સ્વર્વ સાધી પ્રશંસા મુદ મનુભવૈ ભવૈ તુમ मज्जनम यत्र चोक्तम सर्वनार्यो विक्ष हष्टा विबुध सूर पति प्राप्ति संभावनेन निरे श्रीजं हन्युकने यम नियम रा नियमरता स्नान्ति ये तावकीन देवत्वं इते लभन्ते स्फुटं शुभ कृतो अप्यत्र वेदाः प्रमाण। जे गंगाना जलमा करेलु स्नान स्वर्गलोकना निवास तथा प्रशंसाना आनंदनी अनुभूतिनु कारण बतावामां आव्युं छे। त्यां कोईने स्नान करता जोईने स्वर्गलोकनी देवीओ एक नूतन देवता अथवा इंद्रने मळवानी संभावनाथी बहु प्रसन्न थाय छे। जहनुनी पुत्री जे लोको यम नियमनु पालन करता रहीने तमारा जलमां स्नान करे छे તે પહેલાના પાપી હોવા છતાં પણ અવશ્ય દેવત્વને પ્રાપ્ત કરી લે છે એ વિશે વેદ પ્રમાણ છે। બુદ્ધે સદ બુદ્ધિરેવ ભવત બુદ્ધિરેવમ ભવતુ તવ સખે માનસ સ્વસ્તિતે અસ્તુ આસ્તામ પાદો પદસ્થો સતતમીહ યુવામ સાધુ દ્રષ્ટિ ચ દ્રષ્ટિ ચ દૃષ્ટિ વાણી પ્રાણ પ્રિય અધિ પ્રગટ ગુણ વપુહુ प्राप्नु ही प्राण पुष्टिम यस्मात् सर्वे भवद्भिः सुखम तुलम अहम प्राप्नुयाम तीर्थ पुण्यम। बुद्धे सदा प्रमाणे तमारी सद्गति सद्बुद्धि बनी रहे मित्र मन तमारो पण कल्याण थाओ चरणों तमे पण एज प्रमाणे योग्य स्थान पर स्थित रहो नेत्रो तमे बन्ने पण उत्तम दृष्टि थी संपन्न रहो वाणी તમે પ્રાણોની પ્રિયા છો તથા પ્રગટ થયેલા ઉત્તમ ગુણોથી યુક્ત શરીર તમારી પ્રાણશક્તિનું પોષણ થાઓ કેમ કે હું તમારા બધાની સાથે આજે અતુલિત સુખ પ્રદાન કરનારા તીર્થના પુણ્યને પ્રાપ્ત કરીશ। શ્રી જાહ્નવીર વિષુતાપ વિષુતાપ પરમેષ્ટિ પુત્રી સિંધુ ત્રયાભરણ તીર્થવર પ્રયાગ સર્વેશ મામનુ મામ અનુગ્રહાણ नयस्व चोधर्व मंतस्तमोद सविधिम दलय स्वधामन्ना। गंगा यमुना सरस्वती आ त्रणे नदियों ने आभूषण रूपे धारण करवा वाला तीर्थराज प्रयाग सर्वेश्वर मारा पर अनुग्रह करो मारा उन्नति करो तथा मारा अंतकरणना दस प्रकारना विद्यारूपी अंधकार ने पोताना तेज थी नष्ट करो। वागीश विष्णवी विष्णवीश पुरंदरा द्याह पाप प्रणाशाय विद्या विदाह विदाम विदो अपि भजन्ति यतिरम यतिरम नील नीलम सतीर्थ राजो जयति प्रयाग। ब्रह्मा विष्णु शिव तथा इंद्र वगैरह देवता अने विद्वानों में श्रेष्ठ विद्वान ऋषि महर्षि पण जेमना श्रेष्ठ जल वड़े शोभता तटनु सेवन करे छे ते तीर्थराज प्रयाग नो जय हो। कलिंद जा संगम व्याप्य यत्र प्रत्यागता स्वर्ग धुनी धुनोति अध्यात्म ताप अध्यात्म अध्यात्मता पत्री पत्रितयम जनस्य सतीर्थ राजो जयति प्रयाग। जे आवेली गंगा कलिंद नंदिनी यमुना नो संगम तथा मनुष्य ना आध्यात्मिक आदि भौतिक तथा आदि देवी का त्रणे तापनो नाश करे छे તે તીર્થરાજ પ્રયાગની જય હો। શ્યામો વટો અશ્યામ ગુણમ વૃણોતી સ્વચ્છાયયા શ્યામલયા જનાનામ શ્યામઃ શ્રમમ કૃંતતી યત્ર દૃષ્ટઃ સ તીર્થરાજો જયતિ પ્રયાગ। જ્યાં શ્યામવટ ઉજ્જવળ ગુણ ધારણ કરે છે તથા દર્શન કરવાથી પોતાના પોતાની શ્યામળ છાયાથી મનુષ્યના જન્મ મરણ રૂપી શ્રમનો નાશ કરી નાખે તે તીર્થરાજ પ્રયાગનો જય હો। બ્રહ્માદયો અપ્યાત્મ કૃતિમ વિહાય ભજંતિ પુણ્ય આત્માક ભાગ ધેયમ યત્રો જિજ્જતા દંડ ધરહ સ્વદંડમ સતીર્થરાજો જયતિ પ્રયાગ। બ્રહ્મા વગેરે દેવતા પણ પોતાના કામ છોડીને જે પુણ્યમય સૌભાગ્યશાળી તીર્થનું સેવન કરે છે તથા જ્યાં દંડધારી યમરાજ પણ પોતાનો દંડ છોડી દે છે તે તીર્થરાજ પ્રયાગનો જય હો। યત સેવયા દેવન્દ્રુ દેવતાદી દેવર્ષય પ્રત્યહ માં મનંતી સ્વર્ગ ચ સર્વોત્તમ ભૂમિ રાજ્યમ સતીર્થરાજો જયતિ પ્રયાગ. દેવતા મનુષ્ય બ્રાહ્મણ તથા દેવર્ષિ પણ દરરોજ જેના સેવનથી સ્વર્ગ અને સર્વોત્તમ ભૂમંડળનું રાજ્ય પ્રાપ્ત કરે છે તે તીર્થરાજ પ્રયાગનો જય હો. એનાસી હતન હંતિતિ પ્રસિદ્ધ વાર્તા નામ પ્રતાપેન દિશો દ્રવંતી યશ્ય ત્રિલોકી પ્રતતા યશોભી સતીર્થરાજો જયતિ પ્રયાગ. પ્રયાગ પોતાના નામના પ્રભાવથી સમસ્ત પાપોનો નાશ કરી નાખે છે. આવો પ્રસિદ્ધ યશ ચારે દિશાઓમાં ફેલાયેલો છે. જેની કીર્તિ વડે સંપૂર્ણ ત્રિલોક ભરપૂર છે તે તીર્થરાજ પ્રયાગનો જય હો. ધતો અભિત શ્રામર ચારુણ ચારુ કાંતિ સીતા સીતે યત્ર સરિદ સરિદ્ધરેણ્ય આદ્યો વટચ્છત્રમી વાતિ ભાતિ સતીર્થરાજો જયતિ પ્રયાગ. જ્યાં બંને કિનારાના શ્યામ અને શ્વેત જળથી સુશોભિત બે શ્રેષ્ઠ નદીઓ યમુના અને ગંગા જાણે તેમના ચામરની મનોહર કાંતિ ધારણ કરી રહી છે અને અક્ષય વટ જાણે તેમનું છત્ર બનીને શોભે છે તે તીર્થરાજ પ્રયાગનો જય હો. બ્રાહ્મીન પુત્રી ત્રિપથ ત્રિપથા સ્ત્રીવેણી સમાગમેન અક્ષત યાગ માત્રાન યત્રાપ્લુતાન યત્ર અપ્લુતાન બ્રહ્મ પદમ નયંતિ સતીર્થરાજો જયતિ પ્રયાગ. સરસ્વતી યમુના અને ગંગા આ ત્રણ નદીઓ જ્યાં ડૂબકી મારનાર મનુષ્યને જે ત્રિવેણી સંગમના સંપર્કથી અક્ષય યજ્ઞફળને પ્રાપ્ત કરાવીને બ્રહ્મલોકમાં પહોંચાડી દે છે તે તીર્થરાજ પ્રયાગનો જય હો. કેસાંચી જન્મ કોટિર વ્રજતિ સુવચસા યામી યામીતિ યસ્મિન કેસાંચિત પ્રોક્ષિતાનામ નિયત મતિ પદેદ વર્ષ વૃંદમ વરિષ્ઠમ યહ પ્રાપ્તો ભાગ્ય લક્ષેર ભવતી ભવતી નો વાસ વાચામ વાચ્યો દૃષ્ટયા વેણી વિશિષ્ટો ભવતી દૃગતિથી હિ કિમ પ્રયાગઃ પ્રયાગઃ. હું પ્રયાગમાં જઈશ આવા રમણીય વિચારોમાં જ કેટલાક લોકોના કરોડો જન્મો ચાલ્યા જાય છે અને પ્રયાગની યાત્રા સુલભ થતી નથી. કેટલાક લોકો ઘેરથી નીકળે તો છે પરંતુ રસ્તામાં જ ફસાઈ જવાના કારણે તેમના અનેક વર્ષો વેડફાઈ જાય છે. લાખો વાર ભાગ્યની સહાયતા મળવા છતાં જે ક્યારેક પ્રાપ્ત થાય છે અને ક્યારેક નથી થતું તે ત્રિવેણી સંગમ વિશિષ્ટ ઉત્તમ યજ્ઞભૂમિ પ્રયાગ વાણીથી પર છે. શું મારું ભાગ્ય છે કે તે મારા નેત્રોનું અતિથિ થઈ શકે, તેને આ ચક્ષુથી નિહાળી શકું. લોકાનામ ક્ષમાણામ મખકૃતિષુ કલો સ્વર્ગકારમે કામેર જપસ્તુ ત્યાદિ સ્તોત્રેર વર્ચોભિહ કથમ મરપદ પ્રાપ્તિ ચિંતા તુરાણામ અગ્નિષ્ટોમ અશ્વે અશ્વમેઘ પ્રમુખ મખફલમ પ્રમુખમ ફલમ સમ્યગાલોચ્ય સાંગ બ્રહ્માર્ધે સ્તીર્થ રાજો અભિમતદ ઉપદૃષ્ટો અયમેવ પ્રયાગ. કળિયુગના લોકો સ્વર્ગની ઈચ્છા હોવા છતાં પણ યજ્ઞ યાગાદિ કરવામાં અસમર્થ હોવાના કારણે જપ સ્તુતિ સ્તોત્ર અને પાઠ વગેરે વડે કઈ રીતે અમર પદની પ્રાપ્તિ થાય એવી ચિંતા કરતા હશે. તેમને અંગો સહિત અગ્નિષ્ટમ અને અશ્વમેઘ વગેરે યજ્ઞનું ફળ કઈ રીતે મળે એની સારી પેઠે આલોચના કરીને બ્રહ્મા વગેરે દેવતાઓએ આ તીર્થરાજ પ્રયાગને જ સર્વ પ્રકારના અભિષ્ટ ફળોના દાતા જણાવ્યા છે. મયા પ્રમાદ તુરત દાદ તુરત આદિ દોષતઃ સંધ્યા વિર્ધિનો સમુપ આસિતો અભૂત ચેતદ ચેદત્ર સંધ્યામ ચરતો અપ્રમાદતઃ સંધ્યાસ્તુ પૂર્ણામ પૂર્ણાખિલ જન્મનો અપી મે. જો મેં પ્રમાદ અને આતુરતા વગેરે દોષોના કારણે સારી પેઠે સંધ્યોપાસના નથી કરી તો અહીં સાવધાનીપૂર્વક સંધ્યા કરવાથી મારી સંપૂર્ણ જન્મની સંધ્યોપાસના પૂર્ણ થઈ જાય. અન્યત્રાપી પ્રગર જન્મ હિ મની તપસી પ્રેમીર ભવિ પ્રેમીર્ભિર્વિશ પ્રકૃષ્ટે ધ્યાર્થ સંકીર્તિતો યો અભિમત પદ વિધાતા નિશમ નિર્વિપેક્ષમ. શ્રીમદ પાશું ત્રિવેણી પરી વૃઢમ તુલમ તીર્થરાજમ પ્રયાગમ ગો અલંકાર પ્રકાશમ સ્વયમમ રવેર સ્વાસ્તિમ તમ નમામી. જે માઘ માસમાં પોતાના મહિમા વિશે અન્ય સ્થાનને પણ ગર્જના કરે છે, પ્રેમીજનો દ્વારા દૂરથી પણ પોતાનું ધ્યાન અને કીર્તન કરવાથી જે કોઈની પણ સહાયતા વિના નિરંતર અભિષ્ટ ફળ પ્રદાન કરનાર છે, જેનો ધૂળ સમૂહ શોભાથી સંપન્ન છે, જે ત્રિવેણીનો સ્વામી છે, જેની સંસારમાં કોઈની સાથે તુલના નથી, તથા જેનું દિવ્ય સ્વરૂપ અંશુમાલી સૂર્યને જેમ પ્રકાશમાન છે, તે શ્રેષ્ઠ દેવતાઓ દ્વારા પૂજિત તીર્થરાજ પ્રયાગને હું પ્રણામ કરું છું. અસ્માભિ સુતપો અન્વતાપી કિમ હો અયજયંતમ અયજયંત કિમ વાધ્વરાહ પાત્રે દાન મદાયી કિમ બહુવિધિમ કિમ વા સુરાચાસિર્તાહ કિમ સતીર્થમ સેવી કિમ દ્વિજકુલમ પૂજાદિભિ સત્કૃતમ યેન પ્રાપ સદા શિવસ્ય શિવદાસા રાજધાની સ્વયં. અહો, અમે લોકોએ શું કોઈ ઉત્તમ તપસ્યા કરી હતી, અથવા યજ્ઞનું અનુષ્ઠાન કર્યું હતું, અથવા કોઈ સુપાત્રને વિવિધ પ્રકારની વસ્તુઓનું દાન આપ્યું હતું, અથવા દેવતાઓની પૂજા કરી હતી, કે પછી કોઈ ઉત્તમ તીર્થનું સેવન કર્યું હતું, અથવા બ્રાહ્મણોની પૂજા વગેરે દ્વારા સત્કાર કર્યો હતો, જેથી ભગવાન સદાશિવની આ કલ્યાણદાયીની રાજધાની કાશી અને સ્વયં જ કાશી અમને સ્વયં જ પ્રાપ્ત થઈ ગઈ. ભાગ્યેર્મ અધિગતા યાને કજનુષામ સ્વાગવિંદ્વ વશીની સર્વાશ્વર્યમી સર્વાશ્વર્વમી મયા શિવપુરી સંસાર સિંધોસ્તરી લબ્ધમ તજ્જ જનુષમ ફલમ કુલમ ફબ્ધ કુલમ ચક્રકે કુલમ લલમ ચક્રે પવિત્રીકૃતઃ સ્વાત્મા ચાપ્ય ખિલમ કૃતમ કિમ પરમ સર્વોપરિષ્ઠાત સ્થિતમ. મારું મહાન ભાગ્ય હતું જે અનેક જન્મોની પાપ રાશિનો વિધ્વંસ કરનારી સંસાર સમુદ્રના માટે નૌકારૂપા સર્વા સર્વમયી શિવપુરી મને પ્રાપ્ત થઈ, એનાથી જન્મ લેવાનું ફળ મળી ગયું, મારા કુળની શોભા વધી ગઈ, મારો અંતરાત્મા પવિત્ર થઈ ગયો, તથા મારા સંપૂર્ણ કર્તવ્ય પૂર્ણ થઈ ગયું. વધારે શું કહું, હવે હું સર્વોપરી પદ પર પ્રતિષ્ઠિત થઈ ગયો. જીવન નરહ પશ્યંતી પશ્યતી ભદ્ર લક્ષમેવમ વદંતી વદંતીતિ મુષામ ન યસ્માદ તસ્માન મયા વેવ વપુષે દૃશેન પ્રાપ્તાપી કાશી ક્ષણભંગ ગુરેણ. મનુષ્ય જીવિત રહે તો તે લાખો કલ્યાણની વાતો જુએ છે, તેવી જે કહેવત છે તે જૂઠી નથી, તેથી મેં આ ક્ષણભંગુર શરીરથી પણ કાશી જેવી પુરીને પ્રાપ્ત કરી લીધું. કાશ્યામ વિધાતુમ વિધાતુમ મરેરપી દિવ્ય ભૂમો સતીર્થલિંગ ગણાનાર્ચનતો ન શક્યા યાનિહ ગુપ્ત વિવર્તનાની પુરાતનાની સિદ્ધાની યોજિત કરહ પ્રણમામી તેભ્યઃ. કાશીપુરીની દિવ્ય ભૂમિમાં કેટલા ઉત્તમ તીર્થ અને લિંગ છે, તેમની પૂજન પૂર્વક ગણના કરવી દેવતાઓ માટે પણ અસંભવ છે. અહીં ગુપ્ત અને પ્રગટ રૂપે જે જે પુરાતન સિદ્ધ પીઠો છે તેમને હું હાથ જોડીને પ્રણામ કરું છું. કિમ ભિત્યા દુરિતા કૃતા કિમુ મુદા પુણેર્ય ગણેહિ કૃતેહિ કિમ વિદ્યાભ્ય સનાંદ મદેન જડતા દોષાદ વિષાદેન કિમ કિમ ગર્વેણ ધનોદયાદ ધનતાપતાપેન કિમ ભોજના સ્નાત્વા શ્રીમણિકર્ણિકા પયસી ચેદ વિશ્વેશ્વરો દૃશ્યતે. મનુષ્ય, જો શ્રી મણિકર્ણિકાના જળમાં સ્નાન કરીને ભગવાન વિશ્વનાથના દર્શન કરવામાં આવતા હોય તો પૂર્વે કરેલા પાપોથી ડરવાની ક્યાં જરૂર છે, અથવા કરેલા અગણિત પુણ્યો દ્વારા પ્રાપ્ત થનાર આનંદથી પણ શું નિસ્બત, વિદ્યાભ્યાસનું અભિમાન અને મૂર્ખતાનું દુઃખ કરવાથી પણ શું લાભ છે. ધનની પ્રાપ્તિથી થતું અભિમાન તથા નિર્ધનતાના કારણે થનારા દુઃખથી પણ શું પ્રયોજન છે. અલ્પસ્ફીતિ નિરામયાપી તનુતા પ્રભ્ય પ્રવ્યક્ત શક્ત્યાંતત્મા પ્રોત્સાહાઢ્ય બલેન કેવલમ કેવલમ નોરાગ દ્વિતીયેન કેવલ મનોરાગ દ્વિતીયેન યત અપ્રાપ્યાપી મનોરથેર વિષયા સ્વપ્ન પ્રવૃતેરપી પ્રાપ્તા સાપી ગદાધરસ્ય નગરી સદ્યો અપવર્ગ પ્રદા. જે અલ્પ સમુદ્રથી સમૃદ્ધિથી યુક્ત હોવા છતાં નિરામય એટલે કે નાશ રહિત છે, સૂક્ષ્મતા દ્વારા જે પોતાની શક્તિમતા સૂચવી રહી છે. અપ્રાપ્ય હોવા છતાં પણ જે ઉત્સાહયુક્ત બળ તથા વિશુદ્ધ માનસિક અનુરાગથી પ્રાપ્ત થાય છે, મનોરથોની પણ જ્યાં સુધી પહોંચ નથી, જે સ્વપ્નમાં પણ સુલભ થતી નથી, તે તત્કાળ મોક્ષ પ્રદાન કરવાવાળી ભગવાન ગદાધરની નગરી ગયા આજે મને પ્રાપ્ત થઈ છે. મન્યેનાત્મકૃતિર્ન પૂર્વ પુરુષ પ્રાપ્તેર્બલમ ચાત્રતુ નનિપીદમ સ્વજન ફલ સ્વજન પ્રમાણ પ્રમાણમ ચલમ કિમ શાપતાપાદિકમ યા દુષ્પાપ ગયા પ્રયાગ યમુના કાશીશુ પરવાગમાત પ્રાપ્તિસ્તત્ર મહાફલો વિજયતે શ્રી શારદાનુગ્રહ. કોઈ પુણ્ય પર્વ આવે ત્યારે ગયા પ્રયાગ યમુના અને કાશી વગેરે દુર્લભ તીર્થોમાં આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, એમાં મહાન ફળદાયક ભગવતી શારદાનો અનુગ્રહ જ એકમાત્ર કારણ છે, તેનો જ વિજય છે, હું તેમાં મારો પુરુષાર્થ માનતો નથી. પૂર્વજોએ જે અહીં આવીને પુણ્યોપાર્જન કર્યું છે તેનું બળ પણ આમાં સહાયક નથી, તથા સ્વજનોની અવિચલ શક્તિ પણ આમાં કારણ નથી. આ તીર્થોમાં આવે તેને શાપ તાપ વગેરે શું કરી શકે છે. યહ શ્રાદ્ધ સમયે દુરાત સ્મૃતો અપી પિતૃ મુક્તિ મુક્તિદહ તમ ગયાયામ સ્થિતમ સાક્ષાનમાપી સાક્ષા અન્નમામી શ્રી ગદાધરમ. જે શ્રાદ્ધ સમયે દૂરથી સ્મરણ કરવાથી પણ પિતૃઓને મોક્ષ પ્રદાન કરે છે, ગયામાં સ્થિત તે સાક્ષાત ભગવાન શ્રી ગદાધરને હું પ્રણામ કરું છું. પંથાનમ સમતિત્ય દુસ્તરમિમમ દુરાદવી યસ્તરમ શુદ્ર વ્યાઘ્ર તરક્ષુ કંટ કફીણ પ્રત્યર્ભિહી પ્રત્યર્થિભિહી સંકુલમ આગત્ય પ્રથમમ હિયમ યયમ કૃપણ વાગ યાજ્યે જનઃ કંપરમ શ્રીમદ્દ્વારી ગદાધર પ્રતિદિનમ ત્વામ દ્રષ્ટુમુત્કંઠતે. ભગવાન ગદાધર, આ તમારો દાસ અત્યંત દુર્ગમ અને દુસ્તર જે કાંટા કાંકરા જીવજંતુ ચોર લૂંટારાઓથી ભરેલો છે, જે માર્ગને કે જે અતિ દૂર પણ છે કાપીને પહેલી વાર અહીં આવ્યો છે અને દીનવાણીમાં તમારી પાસે યાચના કરે છે, ભલા તમારા સિવાય કોની આગળ હાથ ફેલાવે. ભગવાન, આ સેવક દરરોજ તમારા શોભા સંપન્ન દ્વાર પર આવીને તમારા દર્શન માટે આતુર જ રહે છે. સર્વાત્મનિજ દર્શનેન ચ ગયા શ્રાદ્ધેન વે દેવતાન પ્રણન વિશ્વમ નિહવત કથમી હો દાસીન્ય માલ દાસીન્યમ આલંબશે કિમ તે સર્વદ નિર્દયત્વ મધુના કિમ વા પ્રભુત્વમ કલેહી કિમ વા સત્વ નિરીક્ષણમ નૃપુચીરમ કિમ વાસ્ય સેવા રુચિહી. સર્વાત્મન, તમે પોતાના દર્શન વડે તથા ગયામાં કરવાના શ્રાદ્ધ વડે દેવતાઓ સહિત સંપૂર્ણ વિશ્વને તૃપ્ત કરો છો, પછી મારી સામે શા માટે નિશ્રેષ્ઠ થઈને ઉદાસ ભાવ ધારણ કરી રહ્યા છો. ભક્તને સર્વસ્વ આપી દેનારા દયાળુ, શું આ સમયે તમે નિર્દયતા ધારણ કરેલી છે કે પછી આ કળિયુગનો પ્રભાવ છે, અથવા મોડું કરીને મારા ધૈર્યની અને ભગવત સેવામાં મારી કેટલી રુચિ છે તેની પરીક્ષા લઈ રહ્યા છો. ગદાધર મયા શ્રાદ્ધમ યચ્ચરણમ ત્વત્પ્રસાદતઃ અનુજાનિહિ મામ દેવ ગમનાય ગૃહમ પ્રતિ. અધ્યાય 23મો શ્લોક 15 થી 25 સુધી છે. આ સંસ્કૃત પ્રમાણે અધ્યાય 23મો છે, પણ આપણા અનુવાદ પ્રમાણે ત્રીજો અધ્યાય છે. ગદાધર, તમારી કૃપાથી મેં અહીં શ્રાદ્ધનું અનુષ્ઠાન કર્યું છે, એનો સ્વીકાર કરો અને દેવ હવે મને ઘેર જવાની આજ્ઞા આપો. એવમ હિ દેવતાનામ ચ સ્તોત્રમ સ્વર્ગાર્થદાયકમ સ્વર્ગાર્થદાયકમ શ્રાદ્ધ કાલે પઠેન્યતમ સ્નાન કાલે તુ યહ પઠેત સર્વ તીર્થ સમમ સ્નાનમ શ્રવણાત પઠના જજપાત જપપાત પ્રયાગસ્ય ચ ગંગાયાહ યમુનાયાહ સ્તુતિર્દ્રિજ શ્રવણેન નિવિનિશ્યતિ દોસરાશ્રેવ તુ કર્મજા. 23મો અધ્યાયનો 51મો શ્લોક, 53મો અને 54મો શ્લોક. આ પ્રમાણે આ દેવતાનું સ્તોત્ર સ્વર્ગ અને અભિષ્ટ વસ્તુ પ્રદાન કરનારું છે. જે મનુષ્ય શ્રાદ્ધ કાળમાં તથા દરરોજ સ્નાન કરતા આ સ્તોત્રનો પાઠ કરે છે તેને બધા તીર્થોમાં સ્નાન કર્યાનું પુણ્ય મળે છે. આ સ્તોત્રના શ્રવણ પાઠ અને જપથી ઉક્ત ફળની સિદ્ધિ થાય છે. બ્રહ્મન, પ્રયાગ, ગંગા તથા યમુનાની સ્તુતિનું શ્રવણ કરવાથી કર્મજન્ય દોષ નષ્ટ થઈ જાય છે. અધ્યાય 3 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.